श्री पद्म पुराण पाताल खंड अध्याय 15। राजा सुबाहुना भाई अने पुत्रों सहित युद्ध में आवु तथा सेना नो क्रौंच व्यूह निर्माण। शेष जी कहे छे, हे मुने, त्या राजा सुबाहुए जारे जोयु के मारा सैनिकों रक्त थी लदबद थईने आवी रह्या छे, त्यारे तेमने सांत्वना आपीने तेमने पोताना पुत्रना कार्य विषे पूछ्यू। રાજાનો પ્રશ્ન સાંભળીને તેમના સેવકોએ, જેઓ લોહીથી લદબદ થઈ ગયા હતા તથા જેમણે રક્તથી ભીંજાયેલા વસ્ત્ર ધારણ કરી રાખ્યા હતા, આ પ્રમાણે ઉત્તર આપ્યો, રાજન, તમારા પુત્રે સુવર્ણના પત્ર વગેરે ચિહ્નોથી અલંકૃત યજ્ઞ સંબંધી અશ્વને જ્યારે આવતો જોયો તો વીરતાના ગર્વથી શત્રુઘ્નને તણખલા સમાન ગણીને તેમની કોઈ પણ પરવા ન કરીને ઘોડાને પકડાવી લીધો। એટલામાં ઘોડાની પાછળ ચાલનારો રક્ષક થોડી સેના સાથે ત્યાં આવી પહોંચ્યો, તેની સાથે રાજકુમારનું ભારે યુદ્ધ થયું, જે રૂવાટા ઊભા કરી દેનારું હતું। તમારા પુત્ર દમન પોતાના બાણોથી તે અશ્વરક્ષકને મૂર્છિત કરીને જેવા સ્થિર થયા, ત્યાં તો શત્રુઘ્ન પણ પોતાની સેના સાથે આવી ગયા। ત્યાર પછી બંને પક્ષોમાં બહુ ભારે યુદ્ધ થયું, તેમાં બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ થવા લાગ્યો। તે યુદ્ધમાં તમારા મહાબલી પુત્રે અનેક વાર વિજય મેળવ્યો, પરંતુ શત્રુઘ્નના ભત્રીજાએ વજ્રાસ્ત્ર છોડીને તમારા વીર પુત્રને મૂર્છિત કરી દીધો છે। સેવકોની આ વાત સાંભળીને રાજા સુબાહુ રાજધાનીથી નીકળીને તે સ્થાન પર ગયા જ્યાં તેમના પુત્રને પીડા પહોંચાડનારા શત્રુઘ્ન ઉપસ્થિત હતા। રાજા સુબાહુને સોનાથી મઢેલા રથ પર સવાર થઈને નગરમાંથી નીકળતા જોઈને સમસ્ત શત્રુઓ પર પ્રહાર કરનારી શત્રુઘ્નની સેના યુદ્ધને માટે તૈયાર થઈ ગઈ। રાજા સુબાહુના ભાઈનું નામ સુકેતુ હતું। તેઓ ગદા યુદ્ધમાં પ્રવીણ હતા, તેઓ પણ પોતાના રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યા। રાજાનો પુત્ર ચિત્રાંગ બધી પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતો, તે પણ રથારૂઢ થઈને તરત જ શત્રુઘ્નની સેના પર ચડી આવ્યો। તેના નાના ભાઈનું નામ વિચિત્ર હતું, તે વિચિત્ર પ્રકારથી યુદ્ધ કરવામાં કુશળ હતો। પોતાના ભાઈનું દુઃખ સાંભળીને તેના મનમાં ભારે વ્યથા થઈ રહી હતી, તેથી તે પણ સોનાના રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યો। આમના સિવાય બીજા પણ અનેક ધનુર્ધર વીર, જે બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રોના જ્ઞાતા હતા, તે બધા રાજાની આજ્ઞાથી વીરોથી ભરપૂર સંગ્રામ ભૂમિમાં ગયા। રાજા સુબાહુએ બહુ ક્રોધિત થઈને યુદ્ધ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું અને ત્યાં પોતાના પુત્રને બાણોથી પીડિત અને મૂર્છિત જોયું। પોતાના પ્રિય પુત્ર દમનને રથની બેઠકમાં મૂર્છિત અવસ્થામાં પડેલો જોઈને રાજાને બહુ દુઃખ થયું અને તેઓ કોમળ પાંદડાઓથી તેના ઉપર હવા નાખવા લાગ્યા। તેમણે કુમારના શરીર પર જળ છાંટ્યું અને પોતાના કોમળ હાથથી તેને સ્પર્શ કર્યો, તેથી મહાન અસ્ત્રવેતા વીરવર દમનને ધીરે ધીરે ચેતના આવી। હોશમાં આવતા જ દમન ઊભો થઈ ગયો અને બોલ્યો, મારું ધનુષ્ય ક્યાં છે અને પુષ્કળ અહીંથી ક્યાં ચાલ્યો ગયો? મારી સાથે લડીને મારા બાણોના આઘાતથી વ્યથિત થઈને તે યુદ્ધ છોડીને ક્યાં ભાગી ગયો? પુત્રના વચન સાંભળીને રાજા સુબાહુ બહુ પ્રસન્ન થયા અને તેને છાતીએ લગાવી લીધો। પિતાને જોઈને દમને લજ્જાથી માથું નીચું કરી લીધું। તેનું પૂરું શરીર અસ્ત્રોના પ્રહારોથી ઘાયલ થઈ ગયું હતું, છતાં તેણે બહુ જ ભક્તિ સાથે પિતાના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા। પુત્રને ફરી રથ પર બેસાડીને યુદ્ધ કર્મમાં કુશળ રાજા સુબાહુએ સેનાપતિને કહ્યું, આ યુદ્ધમાં તમે તમારી સેનાને ક્રોંચ વ્યૂહમાં ઊભી કરો, તે વ્યૂહને જીતવો શત્રુને માટે અત્યંત મુશ્કેલ છે, તેનો આશ્રય લઈને હું રાજા શત્રુઘ્નની સેના પર વિજય પ્રાપ્ત કરીશ। મહારાજ સુબાહુની વાત સાંભળીને સેનાપતિએ પોતાના સૈનિકોનો ક્રોંચ નામક સુંદર વ્યૂહ બનાવ્યો, તેમાં મુખના સ્થાન પર સુકેતુ અને કંઠના સ્થાન પર ચિત્રાંગ ઉભા રહ્યા, પાખોના સ્થાન પર બંને રાજકુમાર દમન અને વિચિત્ર હતા। સ્વયં રાજા સુબાહુ વ્યૂહના પુચ્છ ભાગમાં સ્થિત થયા, મધ્ય ભાગમાં તેમની વિશાળ સેના હતી, જે રથ હાથી ઘોડા અને પેદલ આ ચારે અંગોથી શોભી રહી હતી। આ પ્રમાણે વિચિત્ર ક્રોંચ વ્યૂહની રચના કરીને સેનાપતિએ રાજાને નિવેદન કર્યું, મહારાજ, વ્યૂહ સંપન્ન થઈ ગયો। અધ્યાય 15 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।